એ જ આપણે જોઈએ છીએ, આપણે સેવાનું સ્વરૂપ એ જાણી રહ્યા છીએ, પણ પ્રભુ તરફ બેસી અને ક્યારેક આપણે જોઈએ કે પ્રભુ આ જે કંઈ પણ ક્રિયાકલાપ છે રાગભોગ અને વૈભવનો, એના તરફ પ્રભુનો દૃષ્ટિકોણ શું છે, તો આપણને સેવાનું એક અલગ જ સ્વરૂપ જોવા મળશે. એટલે એક તો સિદ્ધાંતનું સ્વરૂપ છે, જેને આપણે સર્વસ્વ સમર્પણ કે તનુવિત્ત જ આ નામથી કહી શકીએ, એક સૈદ્ધાંતિક એનું સ્વરૂપ બનશે. બીજું સ્વરૂપ સંપ્રદાયની પરંપરાગત પ્રણાલીમાં સેવાની જે રીતિ છે, એટલે રીતની વિધિની પુસ્તકમાં આપણે જે વસ્ત્ર શૃંગાર સાજ કે ભોગનો પ્રકાર કે કયા સમયે કયું કીર્તન થાય વગેરે આપણે જોઈએ, આ એક બીજું એક પરંપરાગત સ્વરૂપ છે. ત્રીજું સ્વરૂપ પુષ્ટિમાર્ગી ભાવનાત્મક સ્વરૂપ છે, જેને આપણે નિર્ગુણ ભાવ કહીએ અથવા વ્રજલીલાની ભાવનાથી ભાવિત થતી પ્રભુની સેવા છે એ આપણે કહીએ. એક ચોથો એંગલ ભગવાન તરફનો પણ છે, એટલે પ્રભુ આ જે કંઈ પણ થઈ રહ્યું છે એને આપણે માની લો કે કોઈ આપણી એ રીતે સેવા કરી રહ્યો છે, તો આપણે એના તરફ કઈ દૃષ્ટિકોણ રાખીએ છીએ એ પણ વિચારવાનું છે. એટલે આ બધામાં જેની ઉપેક્ષા થાય છે એ ભગવાનના દૃષ્ટિકોણની. ભૌતિક ચીજ વસ્તુઓનું જે સમર્પણ કે વિનિયોગ છે એના અંદર પરફેક્શનના તો ઘણા બધા સુપરવાઇઝરો હોય છે કે આમ બરોબર થયું કે નહીં, ફલાણું થયું કે નહીં, ઢીકણું થયું કે નહીં, હાથ બરોબર ધોયા કે નહીં, આમ આ બધી વસ્તુઓ તો જોનારા ઘણા બધા છે, સૂચનો કરનારા પણ ઘણા બધા છે, પણ આખરે ભગવાન આમાંથી જે જોઈ રહ્યા છે એ શું છે? સેવા કરતાની જે ભાવના છે ભગવાનના માટે એનું મહત્ત્વ છે, આપણા સેવ્ય માટે એનું મહત્ત્વ છે. યદી એ ભાવના ત્યાં વિકૃત છે, ભાવના ત્યાં નદારદ છે, એટલે એ ભીતરીઓ ગાળો આપતા આપતા સામગ્રી બનાવી રહ્યો છે. એ મુખિયાજી ગાળો આપતા આપતા દર્શનાર્થીઓને કહે, જલ્દી અહીંયાથી આવીને જાઓ, તો હું ટેરો બંધ કરું, મને મારા છોકરા છે યા બીમાર છે એનું કંઈક કામ કરું, મારે આ સિરિયલ જોવી છે જોઈ શકું, મારે બજારમાં કંઈ પરચેસ કરવા જવું છે કરી શકું, છોકરાની ફી એડમિશન કરાવી શકું, એમ ગાળો આપતા આપતા કામ કરી રહ્યો છે. બિચારા ઠાકુરજી આમાં સપડાઈ ગયા ને. સૌથી મોટી સમસ્યા આમાં ઠાકુરજીની છે, કેમ કે દર્શનાર્થીઓ મનોરથીઓ તો હાથ ઝટકીને અને પોતાના ઘર ભેગા થઈ જશે, ટ્રસ્ટીઓ ઘરે જઈને સૂઈ જશે, મહારાજ પણ સૂઈ જશે, ભીતરિયાઓ પણ પોતાના ઠેકાણા ચાલ્યા જશે. ગાળો આપતા કામ તો પતાવવું જ પડશે, નોકરી છે. એટલે મોટી મૂંઝવણ ઠાકુરજીની છે કે હું ક્યાં ફસાઈ ગયો આમાંથી, બચાવો બચાવો બચાવો બચાવો એમ ઠાકુરજી કરતા હશે કે મને આમાંથી કોઈક બહાર કાઢો, કેમ કે આ બધાનું વસ્ત્ર ઠાકુરજીને કોઈ લેવા દેવા નથી. કોઈ દર્શન કરવા આવ્યું કે ના આવ્યું, જીવ્યું કે મર્યું, એનાથી ઠાકુરજીને કોઈ સંબંધ નથી. કોઈએ એમની આરતી ઉતારી કે ન ઉતારી, ઠાકુરજીને કોઈ લેવા દેવા નથી. આ દિવસે આ વસ્ત્ર શૃંગાર સામગ્રી કે સાજ આવ્યા કે નહીં, એનાથી ઠાકુરજીને કોઈ લેવા દેવા નથી. ઠાકુરજી તો એમ ઈચ્છી રહ્યા છે કે આજીવન મારો થઈને ને કોઈ રહી શકે એવો કોઈ એકાદ માણસ આટલામાંથી છે તો મને ઉપાડીને લઈ જાય કોઈ દિવસ અહીંયાથી, આ નર્કમાંથી હું મારી મુક્તિ થાય, આ નર્કમાંથી હું છૂટું, એમ ઠાકુરજીની લાગણી એના અંદર એવી હોય છે. એટલે શ્રીનાથજીએ એ નર્કનો અનુભવ કર્યો બંગાળીઓની સેવામાં, એટલે શ્રી મહાપ્રભુજીને ગોસાઈજીને આજ્ઞા કરાવી અવધૂત દાસ દ્વારા કે મને બચાવવામાંથી કોઈ રીતે. પણ એ શ્રીનાથજીની વાણી હજી સુધી આપણા સુધી પહોંચી નથી. મહાપ્રભુજી ગોસાઈજીએ તો પોતાનાથી બનતો પ્રયાસ કરી છૂટ્યો કૃષ્ણદાસ અધિકારીની ચાલાકીનો લાભ લઈને, પરંતુ એ વાણી એ આર્તનાદ છે ઠાકુરજીનો, એ આપણા અંતઃકરણ ગોચરે આજ્ઞા થઈ નથી રહી, એ એક દુર્ભાગ્ય છે. પ્રાચીન સમયમાં એવું થતું ચોરી જતા ઠાકુરજીને, એમ લાગે કે આટલા સુંદર ઠાકુરજી છે તો એને ધંધા માટે નહીં બેસાડતા હવેલીમાં, એને ચોરી જતા અને વર્ષો સુધી કોઈને ખબર ન પડતી કે ઠાકુરજી ગયા ક્યાં, મજેથી પ્રસન્નતાથી બિરાજતા કોઈના ઘરના ગોખલામાં. અને આજે કોઈક સુંદર સ્વરૂપ દેખાઈ જાય તો મનમાં એવો પાપ વિચાર આવે કે આની મસ્ત હવેલી ખોલીને ધંધો ચાલુ કરી દઈએ, મસ્ત ચાલશે, આ ફર્સ્ટ ક્લાસ હવેલી ચાલશે. જેમ ઓલા ફૂટપાથ ઉપર બાળકોનું અપહરણ કરીને હાથ પગ તોડીને બેસાડે ને ભીખ માંગવા માટે, એમ પુષ્ટિમાર્ગીઓની એવી વિકૃત ભાવના થઈ ગઈ. કોઈને ઠાકુરજીને દર્શન કરીને એમ મન નથી થતું કે ઠાકુરજીને ઉપાડીને આપણા ઘરે લઈ જઈને એમની સેવા કરીએ. ઘરમાંથી કાઢવાના વિચાર આવે એવી જગ્યાએ અનાથાલયમાં કે જેમાં કોઈની કોઈ જવાબદારી ફિક્સ ન થતી હોય, ટાઈમ ટુ ટાઈમ પૈસા ફેંકીએ અને ક્યાંક ક્યાંક જઈને જોઈએ કે ભાઈ જીવે છે મરે છે શું હાલચાલ છે. આનાથી વિશેષ કોઈને કોઈ લેવા દેવા નથી રહી ગયા. આવી જાતની વિકૃત ભાવના પુષ્ટિમાર્ગીની થઈ ગઈ છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ તો ભગવત સુખ માટે થતું કે ભગવત પ્રભુને ફલરૂપ જાણીને થતી કોઈ ચેષ્ટા નથી, આ લૌકિક ભાવ થઈ ગયો પ્રભુમાં. શ્રી મહાપ્રભુજી કહે છે કે લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન. પ્રભુને લૌકિક સ્વામીની માફક નહીં જાણતા, કેમકે પ્રભુનો અંગીકાર તો નિત્ય છે. કૃષ્ણદાસ જેવા અપરાધી જે સ્વયં કૃષ્ણદાસ કહી રહ્યો છે, સુરતે અસુર ભયે અસુરતે સુર ભયે, કૃષ્ણદાસ કહી રહ્યા છે કે હું કોઈક વખતે દૈવી હતો, પણ કોણ જાણે શું પાપ મનમાં ઘૂસી ગયો કે હું રાક્ષસ બની ગયો. ફરી પાછો શ્રી મહાપ્રભુજીની કૃપાથી રાક્ષસમાંથી પાછો સુર બન્યો છું. તો જે નિંદનીય પક્ષ છે, ફરીથી ધ્યાન રાખજો, અંગીકાર તો નિત્ય છે. જ્યારે કૃષ્ણદાસ કૂવામાં પડી અને એમનું મરણ થયું, ત્યારે રામદાસજી કહ્યું તામસા નામ અધોગતિ. ગોસાઈજીને સમાચાર મળ્યા ત્યારે રામદાસજી એ બોલ્યા કે તામસા નામ અધોગતિ, આ ટ્રસ્ટી તામસ હતો અને મરણ પણ એનું એવું જ થયું, પ્રેત બન્યો. બધા જણા રિપોર્ટ પણ કરતા હતા કે કૃષ્ણદાસની દુર્ગતિ થઈ છે અને ઝાડ ઉપર બેઠા બેઠા એ પ્રેત બની અને આપને યાદ કરે છે શ્રી ગોસાઈજીને કે એમની અસદગતિ થઈ છે અને બચાવો, એમનો અંગીકાર કરો, એમનો અપરાધ ક્ષમા કરો. શ્રી ગોસાઈજીએ સ્વયં ધ્રુવઘાટ ઉપર જઈને એનું શ્રાદ્ધ કર્યું ત્યારે મુક્ત થયા. સ્વયં શ્રી ગોસાઈજીએ એમનું શ્રાદ્ધ કર્યું હતું અને ત્યારે જઈને એ પ્રેત દેહમાંથી એમની મુક્તિ થઈ હતી. તો શ્રી ગોસાઈજીએ કહ્યું રામદાસને કે નહીં આવું નહીં બોલો. તામસાનામ અધોગતિ જ્યારે બોલ્યા ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું કે આવું નહીં બોલો. આચાર્યચરણના જે શિષ્ય છે, જેમનાથી આ માર્ગમાં પ્રવિષ્ટ થયા છે, એમના ચરિત્ર ભલે બધા ઉટપટાંગ રહ્યા હશે, વ્યભિચારી હતા એ, ઘણો અભિમાન પણ ભયંકરો એમના અંદર હતું, પ્રભુનો પણ ક્યારેક એમણે અનાદર કરી દીધો, માર્ગની મર્યાદાને પણ ઘણી બધી એમણે તોડી ફોડી, તેમ છતાં પણ ભગવાને જે અંગીકાર કરેલો છે એટલે એમની અસદગતિ તત્કાલ પૂરતી થઈ છે, પરંતુ લીલામાં એમનું સ્થાન તો નિશ્ચિત છે. તો જેમના અંદર જે માનવીય સ્તર ઉપર કે પ્રકટ જે દોષો છે એ તો દોષરૂપ જ છે, ભલે એમનું સ્વરૂપ અલૌકિક હોય, ભલે એમનું સ્વરૂપ અલૌકિક હોય, પરંતુ દેખાતા દોષો છે એ તો દોષરૂપ જ છે. એ દોષને કોઈ ગુણ ન કહી શકે, કેમકે એ ભગવદી હતા, કેમકે એ ભગવદી હતા અને ભગવાને અંગીકાર કરેલો હતો. એટલે કૃષ્ણદાસે જે કર્યું એ બધું ઉત્તમ જ કાર્ય હતું, કે રામાનંદ પંડિતે કે ગોવિંદદાસ ભલ્લાએ જે કર્યું એ બધું ઉત્તમ જ કાર્ય હતું. એ રીતે આપણે દંડેન ગોગર્ધ બહુ ન કરી શકીએ. જે એમનું દુષ્ચરિત્ર હતું એ દુષ્ચરિત્ર છે, જે સચ્ચરિત્ર હતું એ સચ્ચરિત્ર છે. એ વાત નિશ્ચિત છે કે આ જે કંઈ પણ ચરિત્ર પ્રકટ થયા છે એ આપણને શિક્ષાર્થે છે કે જેમનું આવું દિવ્ય લીલામાં સ્વરૂપ છે, ભૂતલ ઉપર પ્રકટ થઈને એમણે એ દેખાડ્યું છે કે જો અમારા જેવાની પણ આવા દુરાચરણને કારણે દુર્ગતિ થઈ શકે છે તો સામાન્ય મનુષ્ય જીવો છે એમની શું દશા. એમણે આ વિષયમાં કેટલી સાવધાની રાખવી જોઈએ એ એમણે એક નાટક ભજવીને બતાવ્યું છે. એટલે એમના સ્વરૂપ પ્રત્યે કોઈ આપણો અનાદર નથી કે એમનો અપમાન કરવાનો કોઈ હેતુ નથી, પણ એમણે જે પ્રકટ કરીને બતાવ્યું છે એમાં જે દોષ છે એને દોષ જાણવા એ આપણા માટે બહુ જરૂરી છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન એટલા કૃપાલુ છે કે ભગવાનનો કોઈ અપરાધ કરવા આવે છે તો પણ ભગવાને જો એનો અંગીકાર કર્યો છે તો એના અપરાધ તરફ નથી જોતા. એટલે શ્રી ગોકુલનાથજીએ પૂતનાનો પ્રસંગ ટાંકીને કહ્યું છે કે પૂતના તો ભગવાનનો વધ કરવા આવી તે છતાં પણ એને ભગવાને માતાની મોક્ષરૂપ ગતિ આપી છે. તો પ્રભુનો અંગીકાર નિત્ય છે, એટલે પ્રભુને એક લૌકિક સ્વામીના જેવા એ અહંકારી કે સ્વાર્થી કે ઈર્ષ્યાલુ એ જાતના જે આપણા લોકમાં સ્વભાવો છે, દુર્ભાવો છે, એ જાતનો પ્રભુમાં આરોપણ નહીં કરતા. પ્રભુનો અંગીકાર નિત્ય છે, એ કદી પણ આપણને છોડશે નહીં. તે વખતે ફરીથી શ્રી રઘુનાથજી ગોકુલનાથજીનો લઈએ આગળના સંબંધમાં. લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન, યદ્યપી ઉપેક્ષામ ન કરિષ્યતિ. એટલે મહાપ્રભુજી એ સમાધાન આપ્યું કે ભગવાન લૌકિક સ્વામીની માફક આધુનિક ભક્ત છે જે અપરાધી થયો છે એની ઉપેક્ષા નહીં કરે, એનો ત્યાગ નહીં કરે. તથાપિ અપરાધસ્ય જાતત્વાત, અપરાધ તો થયો જ છે, પુનઃ પૂર્વવત તાદૃશીમ કૃપામ ન કરિષ્યતિ ઇતિ મનસ્સંદેહ નિવૃત્ત્યર્થમાહુ. પણ અપરાધ જે થયો છે એને ભગવાન ગણતરીમાં જો રાખે તો ફરીથી પહેલાં મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું એવું સૌભાગ્ય મને કદાચ પ્રાપ્ત નહીં થાય, એ જાતની જો ચિંતા મનમાં થતી હોય તો એના નિરાકરણ માટે શ્રી મહાપ્રભુજી કહે છે, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. હવે ભગવાન શું કરશે ને શું નહીં કરે એ બધી લપન છપન મૂકી દો, કેમ કે ભગવાન તો કરશે તો ધારેલું જ કરશે, જે નક્કી કરેલું છે એમાં કોઈ મનુષ્ય પોતાના વિનંતી પ્રાર્થના પશ્ચાતાપ દુઃખ કે એવા કોઈ પણ પ્રયાસોથી ભગવાનના અભિપ્રાયને કે સંકલ્પને બદલી નહીં શકે. તો પછી હવે જે કરવાનું છે કરો ને, જે કરવાનું છે કરો ને, એમ શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને જણાવી રહ્યા છે, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સાથે સાથે શ્રી મહાપ્રભુજીએ પોતાનું એક કૃપાનું એક આશ્વાસન પણ આપ્યું છે, કેમ કે અહીંયા એકદમ ડાયરેક્ટ સ્પીચમાં શ્રી મહાપ્રભુજી ઉતરી પડ્યા છે ભક્તોની સાથે, કે બધું સમર્પિત કરીને કોઈ અપરાધબોધને ભૂલીને સર્વસ્વનું સમર્પણ કરીને તું કૃતાર્થ થા સુખી થા. એટલે દીકરી છે આ સૂરીના પ્રસંગમાં આવે છે કે સૂરીના સાથે જેમ યમુનાજીનો એ પ્રસંગ આવે છે એમાં જ્યારે વિવાહ થયો છાયા સાથે, તો વિવાહ થતી વખતે છાયાને એના પિતાએ ચેતવ્યા હતા કે આ સૂર્યના અંદર એવો ભયંકર તેજ છે અને અત્યારે તો શીતકાલ છે એટલે તું કદાચ એના સામે દ્રષ્ટિ માંડી શકે છે, પરંતુ સૂર્ય જે વખતે ઉષ્ણકાળની અંદર ઓર વધારે તેજસ્વી થશે ત્યારે ખબર નહીં તું એનો પ્રતાપ કે તેજ સહન કરી શકીશ કે નહીં. એટલે પણ તેમ છતાં પણ એને બહુ આકર્ષણ હતું સૂર્યનું, એટલે એની ઈચ્છાથી સૂર્ય સાથે એમને પરણાવી. જ્યારે સૂર્ય શીતકાલમાંથી ઉષ્ણકાળની અંદર તપ્યા ત્યારે છાયાથી સૂર્યનું તેજ સહન ન થયું, અને એ તેજ સહન નહીં કરવાને કારણે જે સહજતાથી સૂર્યની સન્મુખે પોતે પ્રસ્તુત થતા હતા એ ન થઈ શક્યા, ન થવાને કારણે સૂર્ય એનાથી ક્રોધિત થયા, ક્રોધિત થઈ અને એનો પરિત્યાગ કર્યો કે તો પછી જા તું અહીંયાથી. ગયા પછી એમને પોતાના પતિના સુખનો ચિંતા થઈ ગઈ, હવે એમને કોણ ભોજન કરાવશે, એમને બે સંતાન પણ થઈ ગયા હતા યમ અને આ, ત્યારે એમણે પોતાના અંદર સ્વરૂપમાંથી એક છાયા નામની આકૃતિ પ્રકટ કરી અને કહ્યું કે તું સૂર્યની સેવામાં જા. સૂર્યની સેવામાં ગઈ ત્યારે સૂર્યના મનમાં એમ થયું, એ એટલી એમની મતલબ એકદમ એનું જેનું કહી શકાય ને ઓલી ઓલી ડોલી બનાવી હતી ને શું કહેવાય, હા પ્રતિકૃતિ ક્લોન, એનું એવું ક્લોનિંગ હતું એ રૂપ કે સૂર્ય છે એ એમને ન સમજી શક્યા કે આ મારા પત્નીની છાયા છે. પણ છાયા સૂર્યના તેજને સહજતાથી સહન કરી શકતી હતી, છાયા કેમ કે ડાર્ક હોય છે કમ્પેરેટિવલી, તો એ સૂર્યના તેજને સહન કરી શકતી હતી. સૂર્ય એની સાથે આનંદથી એમના પત્નીવત વ્યવહાર કરીને રહેતા એનાથી એક સંતાન પણ થયું એમને. પછી જ્યારે આને ખબર પડી કે હવે મારો પતિ છે એ ત્યાં પ્રસન્ન છે, એ પોતાના પિતાના ઘરે ગઈ. પિતાના ઘરે જઈને પિતાએ પૂછ્યું કે શું વાત છે, તું કેમ પાછી આવી, ત્યારે એણે પોતાની આપવીતી કહી કે સૂર્યનો તેજ આપે જેમ કહ્યું તે પ્રમાણે હું સહન નથી કરી શકી, તો આપ મને હવે આશ્રય આપો, મારું બીજું કોઈ ઠેકાણું નથી. થોડા દિવસ પિતાએ એના પોતાના પાસે રાખી અને પછી એને કહ્યું કે હવે તું વિવાહિતા છો, એણે એ વાત ન કરી કે મારું ડુપ્લિકેટ ત્યાં કામ કરી રહ્યો છે. એટલે એણે પિતાએ કહ્યું કે હવે પિતાના ઘરે તું આવી છે સ્વાગત છે, પરંતુ તારું સાચું ઘર એ છે અને તારા પતિની સેવા કરવી એ તારો ધર્મ છે. ત્યારે એના મનમાં ગ્લાનિ થઈ કે હવે જેણે મારો પરિત્યાગ કર્યો છે આ રીતે એ મારો પુનઃસ્વીકાર કરશે કે કેમ. એટલે એ ગ્લાનિમાં એ પોતે પોતાના પતિના ઘરે સૂર્યના ઘરે ન જઈને કોઈ એકાંત સ્થળે તપસ્યાની અંદર નિરત થઈ ગયા, જેની જાણકારી પિતા પાસે પણ નહીં અને સૂર્ય પાસે પણ નહીં. આ બાજુ જે છાયા સૂર્યની સેવા કરી રહી હતી અને એને જે સંતાન થયું, એ સંતાન યમ અને યમુનાજીને બહુ કષ્ટ આપતા હતા અને જે બીજી માતા હતી એમના પ્રત્યે ભેદભાવ રાખતી હતી, કોઈ વખતે મારાકૂટ પણ કરી લેતા હતા. આ પરિસ્થિતિ થઈ ત્યારે સૂર્યે એક વખત એમનો વ્યવહાર જોયો ત્યારે એમને આશ્ચર્ય થયું કે એક સંતાન પ્રત્યે સદવ્યવહાર ને બીજા બે સંતાન પ્રત્યે આટલી ક્રૂરતા કેમ કરે છે. યમ અને યમુનાજી હતા એ જાણી ગયા કે આ અમારી અસલી માતા નથી, એક વખત એમણે સૂર્યને જઈને ફરિયાદ કરી કે આપ જેને આ મારી માતા સમજી રહ્યા છો, આ એ નથી, આ કોઈ ફોરેન એલિમેન્ટ આવી ગયું છે આપણા ઘરમાં. સૂર્ય એમનો ચોટલો પકડ્યો કે બતાવ તું છો કોણ. એટલે એણે પોતાની વાત કહી કે આપે જેનો પરિત્યાગ કર્યો એ પણ આપના સુખના વિચારથી એટલી વ્યથિત હતી કે એણે પોતાની પ્રતિકૃતિને આપની સેવામાં મોકલી છે, પણ એનું પોતાનું સાહસ નથી કે આપના તેજને સહન કરી શકે, એટલે આપના વિરહમાં એ ક્યાંક જંગલની અંદર છે. ત્યારે સૂર્યના મનમાં પણ બહુ પશ્ચાતાપ થયો અને સીધા એમના પિતાને ત્યાં ગયા. પિતાએ કહ્યું કે અમારા ઘરેથી તમારે ત્યાં કહી જવાનું કહીને નીકળી ગઈ છે, હવે મને ખબર નથી ક્યાં છે. પછી બધા શોધતા શોધતા નીકળ્યા અને પછી એ જંગલની અંદર એક અશ્વના રૂપમાં તપસ્યા કરી રહ્યા હતા, જેથી એ સૂર્યના તેજને સહન કરી શકે એવું સામર્થ્ય એમાં આવે. અને ત્યારે ત્યાં ગઈને એમણે